બીજું જળ તત્વ રૂપી, ત્રીજું છે તે સ્પેસ, આ બધા રહેવા માટેનું સ્થળ એટલે આકાશ, સ્પેસ, ચોથું ટાઈમ. હવે પાંચમું તત્વ છે એ આ જળ તત્વ અને ચેતન તત્વ, એ બેરામાં સ્વભાવ નથી અહીંથી ખસવાનો. અહીંથી કોઈ જગ્યાએ ખસવું હોય એ તો જેમ હોય ત્યાં ત્યાં જ રહે. શું થયું? પરિવર્તન ના થઈ શકે એટલે પરિવર્તન પર કરાવનારું તત્વ છે. જયારે સ્થિતિ ગતિ સહાયક ગુણ તત્વ છે. કેવું છે? ગતિમાં લઈ જાય ને, સમજે ને? આ ગતિમાં લઈ જનારું જો તત્વ હોય તો પછી ગતિ જ કર્યા કરે, ઉભું જ ના રહે. અહીંથી આપણા આપણા ઘરનો છાપરું ઉડ્યું પછી ઉભું જ ના રહે, તેમાં કઈ જાય. એટલે બીજું સ્થિતિ સહાયક તત્વ છે. કેવું છે? આપડે બે હોય તો બે શકીએ છીએ ને, એ સ્થિતિ સહાયક તત્વ આધારે, અને પેલું ગતિ સહાયક તત્વ આધારે આપણે જઈએ. હવે આ સાથે ગિલોરી ની પૂંછડી કપાયેલી જોયેલી, નડિયા જોઈ હતી, કેટલી જગ્યાએ? બહુ જગ્યાએ છે નઈ. હવે એ પૂંછડી કપાય છે, ગિલોરી જતી રહે છે, અને પૂંછડી ને કઈ થાય છે? ખરું શું થાય છે? આવી એ વિજ્ઞાની શોધખોળ કરી કે આ શું છે? આની પાસે કે છે કે આ પેલી ગિરોડી તો જુદી રહી. શું લાગે તને? ખબર એટલે આપડા પછી હા જીવ નીકળવા મળ્યો, એ જીવ નીકળવા મળ્યો. જીવ નીકળે તર પડે છે, નીકળે છે ત્યાં જીવ ના થાય. જીવ જીવ કેવું છે? એને કટકા થઈ શકે જ નહીં, પિસિત થઈ શકે નહીં. એ કપાઈ ગયું તર સંકોચે જાય ને, એટલે ગિલોડીમાં આખો સંકોચ જ થઈ જાય. એટલે તરત જીવમાં જીવ આખો ગિલોડીમાં રહી ગયો. અને આ જે કપાયું તે કુદાકૂદ કેમ કરે છે, અને કુદાકૂદ કરે છે બંધ કેમ થાય છે? કુદાકૂદ કરે છે તો બંધ કેમ થાય છે? શું કારણ છે? વોટ આર ધી કોઝિસ? તાર કે છે કે એ ગતિ સહાયક તત્વ છે. શું છે? મેં ગતિ સહાયક તત્વ ભર્યું, ત્યાં ગતિ સહાયક તત્વ એને ઊંચું નીચું કરે છે. એ ગતિ સહાયક તત્વ ખાલી થાય એટલે સ્થિતિ સહાયક એટલે પડી જાય. શું ખુલાસો જોઈએ ને? હું નાનપણ બહુ વિચાર કરીને થાય ગયેલો, આ સારું જીવ નીકળે છે, શું નીકળે છે? જયારે આ તત્વ સમજ્યો હું, શું એ તત્વ મારા પ્રકાશમાં આવ્યા સુરત ના સ્ટેશને, ત્યારે મને સમજાવ્યું. આપડે સમજે ને, છ તત્વ છે આ બધા તત્વ ઇટરનલ છે. અને આ જે દેખાય છે આપણને એ તત્વની અવસ્થાઓ છે. શું છે? અવસ્થા સમજો, આ પાણી હોય છે ને, તે પાણીની અવસ્થા બદલાય, બરફ થઈ જાય કે ના થઈ જાય, અવસ્થાઓ વિનાશી હોય. કેવી ભાઈ અવસ્થા? કેવી ભાઈ? વિનાશી. અને મૂળ સ્વરૂપે તત્વ સ્વરૂપે અવિનાશી હોય, મૂળ તત્વ સ્વરૂપે અવિનાશી હોય, અને જે અવસ્થાઓ એનાથી ઉભી થઈ તે વિનાશી હોય. આપડે ચંદ્ર હોય છે, આપડા લોકો કહે છે કે ભાઈ આ ચોથનો ચંદ્ર, ચંદ્ર ચોથનો હોય શકે ખરો? ખબર ચંદ્ર ટુકડો થતો છે? ચંદ્ર તો આ કહીને એ જ છે. શું છે? એની અવસ્થાઓ બદલાય, ફેજી જ બદલાય છે. ફેજીસ ઓફ ધી મન બદલાય, ચેન્જીસ. શું કહ્યું? અવસ્થાઓ બધી બદલાયા કરે છે. માણસ થાય, આમ થાય, તેમ થાય, ભટાઈ ભટાઈ ભટાઈ ભટાઈ, ભાવ ઉત્પન્ન થયા કરે છે, સદભાવ ઉત્પન્ન થાય. જો પાછળતા આખી જિંદગી કરી હોય તો પશુ એની મજા આવી, સજ્જનતા કરી હોય તો મનુષ્યમાં આવે. અને સુપર હ્યુમન તરીકે રહ્યો. દેવ ગતિ જાય. સુપર હ્યુમન કોણ નામ કહેવાય? કે જે પોતાનું સુખ બીજાને આપી દે. બાર મહિને એકલું દાડો કર્યું, કરી જોયું, દિવાળી નર્સ કરી જો. સંસાર તો ચલાવવાનો છે પાછો, પણ ઇગોઇઝમ વગર ચલાવેલો સંસાર બઉ સુંદર હોય. આ તો ઇગોઇઝમ થી ડકો જ કર્યા કરે. કોઈ દાડો કંટાળી આવ્યો હોય, અરે કંટાળો હોય બહાર અને ઓફિસમાં બોસ જોડે, અને ઘેર આવીને ટેબલ ઉપર પથારા મારે, એટલે મને અહીં જ કઈ પથારા મારે ના મારે? ઘરનો કંટાળો ઘેર આવીને પથાર મારે ના મારે? અત્યારે સારામાં સારી કેરીઓ લાવ્યા હતી, બગડે ઉડતું. સારામાં સારી કેરીઓ લાવ્યા હોય, હંમેશા ક્લેશ કરીએ એટલે બધું ખાવા પીવાનું ગમે ખરું હોય ને. એટલે હું તો તમને બધા વિનંતી કરું, ભાઈ કોઈ દાડો ક્લેશ કરવાનો વખત ક્લેશ ના કરશો. ક્લેશ જે દાડે કરશો તે દાડે ભગવાન ઘરમાંથી બિસ્તરા પોટલા લઈને રહે છે. ગમે તે નુકસાન થાય તે ક્લેશ ના કરશે. બીજી કઈ બીજું શા નુકસાન થઈ જવાના? તમે અને આપણે થોડો અહંકાર ને જાળવો જોઈએ. અને તે તમે એમ જાણો કે હું મેં ડફડાવી, અને એ ડફડાવેલી એ એમને એમ જતું નથી, ગપ્પું નથી. એટલે નોંધ રહે છે કે ગાત ઢીલો થાય એટલે પછી આનો બદલો આપીશ. હું શું કહેવા માંગ? સમજે પડી? ક્યારે આપે? હા, જો અત્યારે હોય ત્યારે કે અવાજ પેલું ગાતે ડીનો થાય એટલે રાગે પાડી, પછી રાગે પાડી જાય. તો એના કરતા પહેલેથી જ કહીએ કે ભાઈ મારે તમને નુકસાન કરવું નહીં, તમે મને નુકસાન કરશું નહીં. આપણે બીજું મેં તો હીરાબાને ઘેર કહી દીધું હતું કે આ તમારા રસોડા મારે હાથ કરવો નહીં, અને મારા ધંધામાં તમારે પૂછવું નહીં કે મેં શું કર્યું શું નહીં. શું હું એમના હાથ ગાળું તારી મને પૂછે કે તમે આ બધા પેલા બે રૂપિયા ધીર્યા છે આ લોકોને? અને ધીરે એ પૂછે એટલે મારું મગજ જતું હોય, કારણ કે બધું સ્વતંત્ર વિચારો માણસ. એના કરતા આપણે એમનું એ જે કરવું ઠીક. ડિવિઝન જુદું ને. આ તો બધામાં હાથ ગાળે. એક પ્રોફેસર હતો ને, તેની વાઈફ મળી કે છે આ તમારી જોડે ફરજ, પણ આ પાછળ નથી શું થયેલ છે? રસોડભાઈ ને મરચાં ડબો જોયો છે. અરે ડબો આ મરચા તો લાયા તો 15 પર કઈ જશે? મરચો ખાઈ ગઈ કે છે? બધો પ્રોફેસ નડિયાદ નો. અરે હોજી રાખો. આ માણસ ને કઈ વાહન હોય મરચા કઈ વહી ખાઈ જશે? આપી દે આપી દે તો શું મરચો આપી દે? તમે સમજ ને? અરે આપી દે એમને સતત એમનો રસોડા ખાતે એમનું હોય. આપડે આપી દે ભાઈ ને એમ ના આપે? આ તો બધું હા મરચા જ કરે, બીજું જોજો. મર્યાદા રાખી દે ના રાખી દે? ચોક્કસ રાખશો આપી સારું દે. જયારે બોલવી પડે ત્યારે ભાભી જઈ આવ્યા છે. હા દેખાય મને. હા જો આ તો સરકસ મારી જોડે હો કશું. હા હા આવી કશું કરવાનું નહીં, બધ મન કે ખોટે આપણે ઘેર ને ઘેર ને આ વેપારમાં ખોટે આપણે ઘેર ને ઘેર ને પછી મોડું બગડ્યા પછી તું ધા સુઈ જશે કે છે કેમ તકે ટીકયું? એમાં શાંતિ રહેતી? કોઈ ને કિંચિત માટે બહાર દુઃખ ના દેવાય તો ઘરના માણસ ને કેમ દુખાય? અને અને સ્ત્રી શક્તિ તો જો આપણે કામ લેતા આવડે ને તો ભારે શક્તિ છે, દેવી છે. શું કામ લેતા આવડે તો, ના લેતા આવડે તો શાસ્ત્ર કહ્યું કે રમા રમાડવી સહેલ છે, વિફરી મહા મુશ્કેલ છે. વિફરે તો બધી યાદગાર કર, એવું જ વાત કરે છે. વિફરે નહીં, ખાનદાન સ્ત્રીઓ છે આપડી, સગમ ખાનદાન નહીં, બધા ગામ માં ખાનદાન છે, પણ આપડે ચોગામ ખાનદાન ગણાતા નથી. આ જોડી જઈને ચોપ ચેપ કયા કરીએ, વારે કરીએ. અક્કલ નો કો થોડો મોટો, અક્કલ ના બાર દમ નહી આવતા, વેચે ચાર રાત માં ના આવે. સલાહ થી આનંદ થી કોઈ અંતે આપણી નથી ને, માટે આપડે શું લઈ જવાનું જોડે? અને મારા છોકરા દસ પંદર એક આયા છે, તેમ બ્રહ્મચર્ય વ્રત લીધું. તારું છોકરા શા માટે બ્રહ્મચર્ય વ્રત લો છો તમે? તમે ત્યાં પહેડો ને, મને વાંધો નથી. આ મોક્ષ પહેડવાથી જતો રહેશે એવું નથી. આ બ્રહ્મચર્ય વ્રત લેવાની કઈ જરૂર મને નહીં લાગતી, તમને કેમ લાગે છે? તમને મારા મા બાપ નું સુખ જોયું કે છે, આપણું બગાડી છે મા બાપ ની તો. અમારા મા બાપ નું સુખ જોયું કે છે, લડતો હોય ને આ પછી બાબો જોયા જ કરતો હોય, પછી નોંધ જ કરે ને કે આ પહેણવા જેવું કરે ના કરે? કરે. કરે ના, નોંધ છોકરાઓ નોંધ ના પણ કરે કે છે. ના નોંધ કરે ના રે, એ તો મેં એક જણને કહી દીધું હતું, મારો ખાસ ફ્રેન્ડ હતો ને, તે મેં કહ્યું આ જો વાઈફ ને તું આટલી 40 વર્ષની વાઈફ થઈ આવે તો એમને દેખાડું છું કે આ છોકરો જે છે ને તે લાઈન બંધ છે, ત્રણ છોકરા તે બધા જોયા કે છે અત્યારે, એના પપ્પો અત્યાર નથી હે, પણ મનમાં નક્કી કરે મમ્મી તો પપ્પો જ ખરાબ છે. એવું ડિસાઈડ કરી લે, ન્યાયાધીશ જેટલા ઊંચા હોય છે, અને પપ્પો જ ખરાબ છે. મોટો થવું કૂતરી જોડે કૂતરી પહે ને ત્યાં પેલા કુકરિયા એની જોડે પહે, એટલે પેલો ડાગ્યો નાહી જાય ને મેરે, એવું છે મારી. મારે ચેતીન ચાલુ હાર આપડું કયું કરું? હું એમ નહી કેતો એને વાઈફ ને નહીં કરવું જોઈએ, એવું નહીં કેતો. શું તારે મન લોક કે છે? પણ એ તો ચડી બે છે. મેં કહું શેરી ચડી બે છે, એને કઈ મૂછાવે, એને મૂછાવે ખરી બોલે શેરી ચડી બે. એવું હતું છે, ખાનદાન શું કર્યું છે આ બધી? કઈ એવું નથી, આપડે જાણી પકડી ઘોડી પર બેસતા ના આવડે પછી ઘોડી ખરાબ છે, એવું એના જેવી વાત છે. ઘોડી પર બેસતા ના આવડે પછી ઘોડી ખરાબ થયેલા જેવી વાત. અને સંસ્કાર જરા અવરા અવરા હોય તો આપડે એડજસ્ટ કરતા શીખવું જોઈએ એમની જોડે. શું હોય જ તો પાર્કે ઘેર ઉછેરેલા, આપડે બીજે ઘેર ઉછેરેલા, દરેક ના સંસ્કાર માં ફેર હોય, પણ એડજસ્ટમેન્ટ લેવું જોઈએ આપડે. એડજસ્ટમેન્ટ લેતા ના આવડે શું કામનું? કઈ ટકરાવ એ કઈ લાઈન છે? મારો મિજાજ જ એવો છે કે ભાઈ વડ્યા વગર ચાલતું નથી, તો પોલીસ વાળા વળી ના હોય ને અહીં તાર તો નબરો ધડી બાયડી પર શું આપડે તો કહેવત રાખી છે. શું કહેવત છે? પોલીસ વાળા જોડે લઈ ને અહી શું કહેવાય બધે? ખરું ખરું આપડે જો દુર્વિધા હોય એવું કહે છે કે લોકો એવું કહે છે કે જ્યાં પ્રેમ હોય ત્યાં જ ઝઘડો થાય. એ ઝઘડા પોપટ મસ્તી કહેવાય. એ ઝઘડા નો વધો ને એ પોપટ મસ્તી કહેવાય. એને વધો જ હોય નહીં. ઝઘડો એટલે અહંકાર ભગ્ન થવા માંડવા, એ ઝઘડા ને ઝઘડો કઉ છું. પોપટ મસ્તી તો હોય જ્યાં એ તો તમારે હંમેશા વિષય નો પ્રેમ હોય ત્યાં પોપટ મસ્તી હોય જ. એનો વધો ને પોપટ મસ્તી કરે પણ વાગે નહી. જે અહંકાર ભગ્ન કરી નાખે દઈ ને અહંકાર તોડી નાખીએ બિચારી નો, એટલે બાપે કેટલો ખર્ચ કર્યો ભાઈ. અને આપડે એનો અહંકાર તોડી નાખે કેટલું બધું કારણ કે ખીલે બાંધેલી છે. એટલે ને આપડે મેરી લાવો છે, મેરી પાસે પડો છે, યુ કરીને બંદૂક લઈને ફેરી હતી. સાહેબ જરા પાસે આવો, આ ખીલે બાંધેલી સમાજ ના આધારે ખીલે બાંધેલી છે. ખરે ને બિચારી સહન કરી લે એક અવતાર. પણ એવું શા માટે આપડે અન્યાય હોવો? તમને કેમ લાગે છે? વાણિયા નો છોકરો તું તો સમજી જવું ને. બરાબર. આવું બધું કેજે દાદા, આવું કે છે બધાને બે ચાર તમે કેજે. વાંચા થઈ જાવ કે યાર શું ગુનો કર્યો? બીજા જોડે બહાર લઈ ને તમે એની ઉપર છે તે ખાલી હિટલરિઝમ કરો છો. શું પોતાના મનમાં આવે એમ વર્તું? જે સ્ત્રી આપણે લાડવા જરેવી બધું બનાવીને આપે, મગજ મગજ ના કેવા ડગરો ખડા. હું ના છું ભાઈ. અને એના વગર સ્ત્રી વગર તો ઘરે નહીં પહેરી. આ આવડું મોટું ઘર છે, કેટલા સોફા છે ને બધી ભાનગડ્યો છે, કેવું રસોડું છે. પણ આ બહેન સાથે સ્વાબે રહી ના આવે. અને ભાઈ સુરેશ ની શી દશા થાય? ચાલો પાલો પહેરે પડ્યો હોય, ચાલો પાલો પહેરે પડ્યો હોય, તાળેલા કપડા પહેરે પડ્યા હોય, ચાલો પાલો પહેરે પડ્યો હોય, ખાવાની થાળી પહેરે પડ્યું હોય. હવે છે એટલે એને લીધે આ બધી સમજવું ને, આપણને સમજવું. સુરેશ જી કે સરસ ચાલે, સરસ ચાલે કે છે. ના હોય તો અરે એ તો કદી જોયું નથી, કરે તાર ખબર પડે. દાનો પ્યાલો પ્યારે પડ્યો કે બે રાખીશ એટલે એક જાય બીજી કામ લાગે. બે રાખીશ રામચંદ્રજી નથી રાખી. આપડે રામચંદ્રજી ના વંશ જ છીએ. આપડે આપડે રામચંદ્રજી ના વંશ જ છીએ. રામચંદ્રજી એક જ રાખી હતી. આપડે થી આવું ના થાય. શું કહે? કૃષ્ણ તો યોગેશ્વર હતા. ખોટું ચિત્રેલું થયું. આ તો લોકો લાભ લેવા માટે કૃષ્ણ ને આ ખોટું ચિત્ર છે. સમજે ને કૃષ્ણ હારા નતા. કૃષ્ણ લીલા ગાય તો લોકો લાભ ઉભા થાય. હા કૃષ્ણ ભગવાન તો એ તો યોગેશ્વર કૃષ્ણ છે. શું અત્યારે જ્યાં છે તો મારે વાતચીત એને જોતા. અને હવે છે તે તીર્થંકર થવાના છે. એ દેવકીજી અને બળરામ તેને આખા બ્રહ્મા આખા બ્રહ્માંડ ની ઉપર એમનું તંત્ર ચાલે. જો કે રાવણ એ થવાનો છે. રાવણ ના સમજે પડી. શું કહી દઉં? તીર્થંકર થવાના છે એ સમજાયું નહી કે આ તીર્થંકર એટલે શું? એમ તીર્થંકર એટલે બધા લોકો ધર્મ ત્યાંથી સ્વીકાર કરે. બધા ધર્મ વાળા બધા ધર્મ વાળા સ્વીકાર કરે. પ્રાર્થ નું તમને કઈ સમજાયું? પ્રાર્થ નું હા સમજ છે, પ્રાર્થ પુરસાદ, પુરસાદ તમારો ભાવ જે મેં થાય ને એ પુરસાદ. તમે કોકનો કોકની જોડે ઝઘડો થઈ ગયો પણ મેં અંદર ભાવ કરો કે આ ખોટું કર્યું તો એ તમારું સાથે સુધર્યું, પુરસાદ સુધર્યો અને પ્રાર્થ બગડ્યું. શું કર્યું? પ્રાર્થ બગડે તે તો આ બહુમાં આપણે એનું એડજસ્ટમેન્ટ થઈ જાય કે ભાઈ આ માસ ખરાબ છે એટલું છૂટી ગયા, આપણે અભ્યાસ મળે થોડી વાર અને છૂટી ગયા. પણ પુરસાદ આવતા બહુ સરસ થઈ ગયો. એક માસ ઇન્કમટેક્સ ઓફિસર છે કે એની વાઈફ કે છે બહુ ચોખ્ખો માસ. એની વાઈફ રોજ કે કરે કે આ બધા તમારી જોડે વાળા એ બંગલા બાંધ્યા અને તમે એકલા જ મોટા સાફ થઈને બેઠા છો, ત્યાં આપણે ભાડાના મકાનમાં રહેવું પડે છે અને માથે દેવું પોસાતા જવાનું છે. શું એટલે પેલા પાણી ચડ્યું કે વાત ખરી કે છે હારી, આ તો મેં ના લીધું તારે જ આવું થયું ને. એટલે પાણી ચડ્યું, એક દાડા મનમાં નક્કી કર્યું આ લેવા જ. શું કર્યું? આ પ્રાર્થ ને પુરસાદ નો ભેદ તમને જો. એને નક્કી કર્યું આ લેવા જ. અને પછી ઓફિસમાં જઈને એક વેપારી આવ્યો હતો, 2000 ટેબલ મૂક્યા જા, પેલો ટેબલ મૂકી આવ્યો અને ટેબલ માં મૂક્યા પછી મને પરસીનો થવા મળ્યો. ના તો એ તો જે ખાનાર છે ને તે ખાયા તું, બીજા બધા કામ નહીં આ બધાનું બરોબર ને. તે પછીનો પછીનો થવા મળ્યો એટલે વેરા વેરા એને પેલા પેલા કે પેલા બોલાવડાયો, તું લઈ લે મેથી, મેથી લઈ લે, મેથી લઈ લે. ના લેવાયા સમજ ને. અને એને જે નક્કી કરી દઉં કે લેવા જોઈએ, આમ પ્રાર્થના આધારે લેતો નથી, આ લેવા ના લેવામાં બાબતમાં પ્રાર્થ ઉભી રહ્યો છે અને લેવા જોઈએ એ પુરસાદ મળી કરી રહ્યો છે. તે આવતા બહુ એ લેશે તો હવે ને, એટલે બહુ બગાડ છે. અને એક માણસ છે તે ખૂબ લે છે અને મનમાં રોજ કંટાળે છે કે યાર આખું પૈસા લેવા જ ના જોઈએ, આ તો ચાલુ આ બધું બહુ ખોટું થઈ રહ્યું છે, બહુ ખોટું થઈ રહ્યું. એ આવતા બહુ નહીં લે. શું કહ્યું? એટલે આ પુરસાદ મારે તમે સમજાવી શું કહેવા માંગો છો? પુરસાદ એટલે તમારો ભાવ, શ્યામા છો તમે અત્યારે. રૂપિયા 2 લાખ આપણે દેવું થઈ ગયું છે, 2 લાખ અપાતા નથી, તે ના અપાય એ પ્રાર્થ નાખેલ છે. પણ મહી તમે મનમાં નક્કી કરો કે મારે આવે ત્યારે આપવા જ છે, તો એ પુરસાદ કહેવાય. આવતો બહુ પુરસાદ થયો ને આ ભૂમાય અપાઈ જશે. આ ભૂમાય તમે ભાવ કરશો ને આ ભૂમાય મળશે. એટલે ભાવ કરવા જોઈએ સારા. સવારમાં મેં દરરોજ એ બોલવું છે કે 5 વખત કે 12 નીકળતી વખતે કે આ જગત ના કોઈ પણ જીવને કિંચિત માત્ર મન વચન થી દુઃખ ન હોય એવું તમારે ભાવ નક્કી કરીને પછી નીકળવાનું, અને પછી જે દુઃખ થઈ જાય તેની જવાબદારી તમારી રહેતી નથી. એનો એનો એનું છે અભ્યાસ મળશે તમને. લોકો કે ના ગાળો દીધી આ, પણ આવતા બોલી જવાબદારી નથી રહેતી. આટલું જ જો બોલી નીકળ્યો થાય વાંધો ખરો, એમાં એ બોલવા વાંધો ખરો. કોઈ પણ દેહધારી જે આત્મા ને કિંચિત માત્ર પણ મન વચન કયા થી દુઃખ રહો, મનમાં ખરા ખોટા પૈસા દેવા ગયા છે એને ગુનો ગણ્યો છે. ભેગા કરે છે એનો ગુનો નથી, પણ ભેગા કરીને પછી હજુ મનમાં ઈચ્છા કરે છે કેમ કરી પૈસા વધારે ભેગા થાય, વધારે ભેગા થાય ત્યારે ભગવાન શું કે છે? અરે અમારા કોટા છે, કોટા બધા હરખો છે, વધતો ઓછો છે અને પ્રમાણમાં એના કર્મના હિસાબે કોટા છે જ, તો તું તારો કોટા થી વધારે કેમ માગણી કરું છું? એટલે ગુનો છે. શું છે? તારો કોટા ડિસાઈડ થયેલો વગર કામ તો તું હાય હાય કહે, એ ગુનો કહેવાય. કારણ બીજાનો ઓછો કરવા માંગુ છે, એનો અર્થ એ થયો કે તું બીજાનો કોટા ઓછો થઈ જાય, એની ભાવના એ થઈ ને. ના જાય બહુ નઈ, ઝીણી વાત છે. એમાં કશું ભરે નહી, પુરસાદ તો સમજવા જેવી છે. આપણે જ્ઞાયક સભાના થયા એટલે આ જ્ઞાતા દર્શા રહ્યા એ છે રામચંદ્ર નું મન. કશું હેરાન કરવા આવ્યું નથી, એ કશું કરી શકે નહી, એ જળ છે. અને ચેતન એમની ભૂલું ભરે ત્યારે વિકલ્પ ઉભા થાય, એટલે નિર્વિકલ્પ થયું. શું થયું? આ ચેતન ભરે નહીં ને, એમાં એકાકાર થાય ને, એટલે નિર્વિકલ્પ સ્થિતિ છે. એટલે મનને મનનો ખરાબ વિચાર આવે કે સારા આવે આપણે છે, બીજું એમાં ભળવો નહીં. ભરાતું નહીં પણ પાછું મનમાં શું બોલે, મને આવે છે આ વિચાર એવું બોલો ને, તેને અસર થાય. એટલે આપણે આપણે અત્યારે મનના આપણે મન વશ થઈ ગયું એટલે આપણે જોઈ શકીએ, વશ જ થઈ ગયું આપણને. જ્ઞાન થી જ મન વશ થાય, બીજી કોઈ રીતે મન વશ થાય એવું નથી. એવી સ્થિતિ મત રાખજો. અને પાછા જ્ઞાન માં બધું આવી ગયું છે. અને વ્યવસ્થિત નો અર્થ એવો કે આપણે આમાં વ્યવસ્થિત જ છે એવું સારું ના બોલાય. વધારે ક્યારે બોલવું પડે? અત્યારે ભાઈ ભાઈ વાળું હોય તો, નહીં તો આપણે શું બને છે જોયા કરવું. બને એ વ્યવસ્થિત શું કહ્યું? આપણે એમ ના કહીએ કે તમે બંધ વાંખે ગાડીઓ ચલાવો વ્યવસ્થિત છે. આપણે કઈ ખુલ્લા વાંખે ગાડી વાંખે ચલાવો ને સાવધાની પૂર્વક ચલાવો પછી અથડાયું એ વ્યવસ્થિત. અગર કાકા મોડા છે એમ છે, ડાક્ટર કે બે દાડા છે, આપણે એવું મનાય નઈ. તમે વ્યવસ્થિત ચલો કાઢો પાછળ જેવું આવીને ઠોકી જાય. એમને એમને માણસો તમારે પાછળના માણસો કેવી રીતે કાર ચલાવે છે એનો બી વિચાર કરવો પડે, કારણ કે પીધેલો ઠોકી જાય. આપણે વ્યવસ્થિત કાર ચલાવતા પાછળ માસ કેવી રીતે ચલાવે એનો આપણે વિચાર કરવો પડે, જે પીધેલો હોય એ ઠોકી જાય. આપણે સમજવું તો ઠોકી જાય. હા જોઈ ને એવું છે, ઉઘાડી વાગે ચાલો કરાવો અને સાવધાની પૂર્વક કરાવો. આ ચાલો જ નહીં રહેવાનું, સાવધાની પૂર્વક ચલાવ પછી અથડે બહુ દલીલ કરે. પણ પછી એટલે માની લેવાનું કે થવાનું જ છે. પછી વસ્તુ તમે ધ્યાન લઈને ચલાવીને પછી અને આ વ્યવસ્થિત વ્યવસ્થિત નો કોઈ કરતા તમે નથી ને પેલો નથી. એ મેં જોયેલું છે, તમને કહું છું. હવે તમારે શું રહ્યું કે ભૂતકાળ તો ગયો, ભૂતકાળ ગયેલા ઉઠામે નહીં કોઈ. ભૂતકાળની ચિંતા આજે એ કરે ને આ મૂર્ખા, તે મૂર્ખા કરે ને. થઈ ગયું નહીં, ડાયા માણસો થઈ ગયું અને છેટું મૂક્યા કે ના મૂક્યા. એટલે ગરીબ પેલો જે થઈ ગયું છે એને છેટું મૂકી દેવાનું. થઈ ગયું ભૂતકાળ ગોન કાપી ગયો પેલો ભૂતકાળ થઈ ગયો. અને આપણે એને મળી ઘડી એકલી સારી હોય ને બાકી એનું કીધું બરો નીકળતો આપડે નીકળવું પણ આપડા લોકો શું કરે છે, વિરોધાભાસ કાઢવું છે અને એક્સટેન્શન આપે છે અને કાઢવું છે ને એક બાજુ એક્સટેન્શન આપી રહ્યા છે. બરોબર, સમજણ નહીં પડવાથી આ ક્રોધ માન માં આવેલો છે ને ભાઈ સુરેશ, આ ક્રોધ માન માં આવેલો છે ને કાઢવા આખું જગત પ્રયત્ન કરે છે. પણ પછી શું કરે છે, ક્રોધ માન માં આવેલો ને કાઢવા પ્રયત્ન કરે છે બધા આખું જગત એ માથા ગુડે કર્યા કરે છે. પણ કોક શિષ્ય જોડે ગુસ્સે થઈ ગયો મહારાજ, ખુબ ગુસ્સે થઈ ગયો વધારે પડતો એક્સ્ટ્રા વાળી ધરી, એટલે પછી મનમાં સમજી જાય કે ખોટું થયું, સારું આ ન થવું જોઈએ એવું પોતે મનમાં સમજે કે મહારાજ પોતે શું સમજે કે આ ખોટું થયું આવું ન થવું જોઈએ પોતે સમજે. છતાં પછી ત્યાર પછી બીજો કોઈ ગાય પૂછે મહારાજ આવું બધું થતું છે આ જોડે, તમે જાણતા નથી છે એવું કરવા જેવું. અરે હું હમણાં તું કેતો બધું આ ખોટું થયું તું તારી મેં સમજુ છું અને પછી અરે ઉપરાવી લઉં છું તને હું જોઈ ને પછી કર્યું એને ઉપરાવી લીધું એટલે કહ્યું કે મહારાજ આવું થતું છે આટલું બધું આવું અને તાકે કરવા જેવું જ છે જો બહુ ખરી કાઢ્યું પોતે એમ પોતે સાઈન કરી નક્કી કર્યું કે ના ખોટું થઈ ગયું છે એવું પોતે મનમાં સમજી જાય છે. શું હવે એને જે એમ કહ્યું કરવા જેવું છે એ ક્રોધ ને જમાડ્યો અને પછી કાઢવા માંગ્યા, એટલે હું તમે જમાડો શું કરો તારે તાણે વાર ભૂખ્યા રે તો જતા રહેવા છે, તાણે જ ભૂખ્યા રે ને તો એ લોકોને ખવડાવનાર બધા બહુ છે પડી ના રહે જતા રહે, પણ આ લોકો જમાડે તીતદાર બીતદાર ચંદવાડે ભાન જ નહીં રહેતું એ ભાન પણ આમ તારે સમજાયું શું કે સમજ પડી ગઈ કોઈ ગોરીવાર કે છે માટે તમે અત્યારે ઓપન જ કરશો નહી, કારણ કે લોકોને તો જગત ના લોકોને સ્થિતિ એવું છે પેલેથી કે કઈ જ્યાં પણ કઈ પણ અજવાળું થયું કે તેની ઉપર પથરા રાખીને મારે દૂર ધન કરી દાબી દેવું, અંધારામાં ભોગવવા જોઈએ જગત કેવું અંધારામાં ભોગવવા જોઈએ, હા લોકોને લાભ ઉઠાવવા છે અંધારાનો. એટલે મેં કહ્યું કે હા આપડે જો ગોરી વાગે ખરાબ કે નાખે લોકો ફરે વસ્તી વધી ગયા પછી ગળું કરતા આ વસ્તી આ વધી ગઈ 50,000 માણસ હવે પછી તાર જેટલી ગોરી ઉડાવી છે, પણ મારે આ જગત ને એક ફરે નિયમિત થવું છે કે આ જગત નું સરસ સરસ જ્ઞાન પ્રતિ ફરી વળવું જોઈએ. ફરી વળશે દાદા, અને ફરી વળવાનું છે. હવે આપડે આ લોકો શું સમજે છે, વહુએ વહુએ એમ કે મને સાસુ ખરાબ મળ્યા છે, અને ઘરના મળ્યા છે મને કે સાસુ ખરાબ મળ્યા છે. પણ કોઈ એમ તપાસ નહીં કરતું કયું લોકોને નહીં મળતી, તને ક્યાંથી મળી, અને શું કારણ છે આની પાસે, એ કોઈ તપાસ કરતું. કોઈ પણ વસ્તુ કોઈ કાર્ય હોય તે કોઝિસ સિવાય થાય નહીં. કોઝિસ સિવાય આ કાર્ય કહેવાય છે, ઇફેક્ટ કહેવાય છે. કોઝિસ સિવાય હોય નહીં. હવે એ સાસુ દુઃખ દે છે ને, તેનો હિસાબ ચૂકવે છે આ સાસુ. એટલે એને શું કરવું જોઈએ, ભોગવે એની ભૂલ. જે તું તું શું ભોગવું છું કે સાસુ, કે હું ભોગવું છું, તારી ભૂલ છે મારે છે. માજી ની ભૂલ કરું તાર તારે ઉપાધિ થાય ને, પોતાની ભૂલ નીકળે ઉપાધિ જ નહીં. દાદા આમાં પેલો ભાવ કરે એવો ભાવ થાય, એ ક્યાં આવ્યું તું આમાં? આમાં ભાવ કરે છે એ ક્યાંથી, એ ક્યાં આવ્યો? કે ભાવ કરે એવો સામે ભાવ આવે એવું તમે કહેતા હતા. એ ભાવ જે કરે છે ને, તે જે સમજણ છે, સમજણ અહંકાર જુદી વસ્તુ છે. સમજે ને, જે સમજણ છે તે સમજણ વધતી વધતી વધતી વધતી પ્રજ્ઞા સુધી થતી જાય છે. પ્રજ્ઞા સુધી પ્રજ્ઞા ઉત્પન્ન થઈ એટલે આત્મા મત જગી થઈ જાય. પ્રજ્ઞા પ્રજ્ઞા પ્રજ્ઞા થી સમજણ સુધી નો ભાગ છે ને, ત્યાં સમજણ પ્રમાણે ભાવ કરે એને જ્ઞાન પણ સમજણ પ્રમાણે. અને ભાવ ની સત્તા એના તાબામાં છે. અહંકાર ના તાબામાં અહંકાર ત્યાં કર્યું ઊંધું, એની અંદર સિગરેટ પીવી જ છે. અહંકાર એટલે ડિસ્ચાર્જ કહેવાય. ચાર્જ નવો કરીએ તે જુદો ચાર્જ, બાકી અહંકાર એટલે બધું ડિસ્ચાર્જ. મન મન બુદ્ધિ ચિત્ત ના અહંકાર બધું ડિસ્ચાર્જ થયા જ કરે છે. નિરંતર જન્મ્યો ત્યાંથી ડિસ્ચાર્જ થયા જ કરે છે. આ ડિસ્ચાર્જ એટલું રહ્યું તમારે ચાર્જ ના થાય. કારણ કે ચાર્જ ક્યારે થાય, કે હું કપિલ અને આ મેં કર્યું, એટલે ઊંધી માન્યતા. એક તો કપિલ છું, પણ કપિલ વ્યવહાર થી નહીં કે નિશ્ચય થી ખરેખર. એટલે હું કપિલ વ્યવહાર થી ખરો ડ્રામેટિક, અને આ મેં કર્યું એ છે તે કર્મ બંધ થયું. આધાર આપ્યો. શું આપ્યું? આધાર આપ્યો મેં કર્યું એવો. હવે તો હું કપિલ નહીં, કપિલ વ્યવહાર થી ખરી ખરી નિશ્ચય થી ખરેખર નહીં. અને આ મેં કર્યું નથી, વ્યવસ્થિત કર્યું. એટલે કરતા છૂટે, કરતા મીટે તો છૂટે કર્મ. કરતા પણ મટી જાય તો કર્મ પછી છૂટે, કર્મ બંધાય નહીં. એ છે મહાભજન નો મર્મ. કરતા મીટે તો છૂટે કર્મ. તે કરતા પણ છૂટી ગયો. સમજો ને, હવે કર્મ એક અધિક છે, અને આ સંસાર વર્તન એક ઇફેક્ટ છે. મન વચન કાય નું વર્તન એ ઇફેક્ટ છે. પેલા કોઝિસ છે, કોઝિસ એની ઇફેક્ટ, ઇફેક્ટ એની કોઝિસ, કોઝિસ એની ઇફેક્ટ, ઇફેક્ટ એની કોઝિસ. નિરંતર ચાલ્યા જ કરે છે આ ઘટમાળ. અમે કોઝિસ બંધ કરી દઈએ. અને કોઝિસ કહ્યું હતું કે હું કપિલ છું એ માન્યતા રોંગ બિલીફ. એક સમજો ને, એ ડાક્ટર છું, ભણ છું, ભણ છું, એવી હજારો જે રોંગ બિલીફ હતી તે એને એક કોઝ હતું. બીજું આ મેં કહ્યું, પોતે કરતા નહીં છતાં એ માણસ છે એ મેં કહ્યું, એ બીજું કોઝિસ હતું. એ કોઝિસ બંધ થઈ ગયા એટલે કાર્ય બંધ થયું. અહીં તમે સત્સંગ નું ગોઠવો તમે અહિયાં પહોંચા તેમનો એ. અને આ શુદ્ધ ચેતન જે છે એ ચેતન તત્વ છે, એ શુદ્ધ જ છે પોતે. અને એ જ આપણે આ શુદ્ધ જ છે. ઓમાંથી ઓમાંથી પાવર ચેતન ઉભું થયું ને, આ બેટરી ઉતાર્યા કરે પાવર ચેતન. હવે એ લોકોને સમજણ નહીં પડતી કે ભગવાન આગળ બનાવ્યું એકો હમ બહુ સાવલે મને ના અંદર પડે એમ જ ગાઢ ગાળો છે કે ના બધું વિજ્ઞાન થી ઉભું થયેલું છે. જેમ દરિયામાંથી વરાળ, દરિયાનો સ્વભાવ નથી વરાળ કાઢવું, સ્વભાવ હજરાત એવું કાઢવો જોઈએ. કારણ કે સૂર્યનો સ્વભાવ નથી કે એને વરાળ કાઢે છે, કારણ કે એ જો કાઢતો હોય તો મેદાનમાં નીકળે. તો સાયન્ટિફિક સર્કમસ્ટેન્સ એવિડન્સ તું બે ભેગા થયા તેથી એ કાર્ય થયું, બાકી ભેગા ના થયે ના થાય. માટે એમાં નિમિત્ત છે કે આપણે બે ભેગા થવું, એ નિમિત્ત છે, કરતા નથી આપણે. ડાક્ટર લોકો બચાવતો હશે નિમિત્ત ડાક્ટર નિમિત્ત હોય, કારણ ડાક્ટર ભાવ કર્યા કે મારે આ લોકો દુઃખ મટાડવું, અને પેલે એમ ભાવ કર્યા કે ડાક્ટર ની મદદ લેવી, તો ભેગું થઈ જાય નિમિત્ત. મને એક ડાક્ટર હતા તે નાગર, નાગર ડાક્ટર નું નામ શું, નાગર કિકાણી પંદર દાડે જોવા આવે દવાખાના, મોટા દવાખાના મોટો ડાક્ટર ફિઝિશિયન, તે દર પંદર આ બધું જોઈ ને બધું જોઈ જાય બધું. તમે ડાક્ટર કેમ તમે આટલું બધું એ કરો છો, મારા દવાખાના માં નક્કી થયું છે કે દાદા વીઆઈપી છે, દાદા તપાસ કરવો પંદર પંદરે, અમારા દવાખાના મોટો મોટા બધા ડોક્ટર નક્કી કરેલું છે, એટલે હું આવું છું પંદર પંદરે. તમારી ફી બી ના, અમારી ફી ના, ફી લેવા માટે નથી, આ તમારી સેવા છે, તમને પંદર વી હજાર જીવો એવી અમારી હેતુ છે. પછી એક દાદા નિરીભાઈ કે છે, દાદા લોકો મારી ફી આપે ને, તારે મને સારું લાગ્યું. મેં આ સારું માથા પર બોજો વધતો હતો એમનો, ડાક્ટર નો આપણને ઉપકાર તો બહુ લાગે ને, લાગે ભારે લાગે ને બધો. તારે મેં સારું આ ફી માગી લેશે ને તો આપડે આપી દો. તમે નિરીભાઈ કહ્યું માગે તેથી તારા વધારે આપી, પણ એને ખુશ કરી દેજો. ડાક્ટર કહેતા આપવી પડશે, તારે મેં ભાઈ આવું કેમ કે છે, આ માગો તો આલવી પડશે, તમે જે માગશો આપીશ. તારે કે છે કે તમારે ઉકો સિગરેટ બધું મને આપી દો, કે છે શું ભાગ્યું, ઉકો સિગરેટ આપી દો, તમારું ઉકો સિગરેટ બીડી જે કઈ હોય તવાકુ ના ગેનું એ બધું મને આપી દો. એટલે મેં તરત જ બોલ્યો, ધન્ય છે કિંકાણી ડાક્ટર, ઘણા લોકો ને ત્યાં કલ્યાણ કર્યું. શું કહ્યું, કારણ કે અમારે કઈ પીવી નથી, આ અમારે છોડાય જ નહીં, ફક્ત કારણ કે ડિસ્ચાર્જ અમારે છોડાય નહીં, કરતા પણ રહી ગયું. એટલે તમે સમજ પડી ને, કરતા પણ ઉડી ગયું, આ છોડનારો કોણ, બોધનારો નથી તો આગળ છોડનારો કોણ. એટલે એની મેરેજ જો છૂટી જાય તો જ કામનું, સમજ ને, તે ચા એની મેરેજ જતી રહી બિચારી. તાર મેં ચાને કહ્યું, ચા એની મેરેજ જતી રહી, તાર મેં ચાને કહ્યું 55 વર્ષની ફ્રેન્ડશીપ, અને તું કયા વગર ગઈ હું તને ફુલાર કરત ના કરવા જઈ ભાઈ સુરેશ, 55 વર્ષની ફ્રેન્ડશીપ ચા જોડે, એને જતી વખત ફુલાર ના કરવા દે, કરવા દે પછી તો જતી રહી ગયા વગર, સમજ ભાઈ ને. પછી આ ઉકો એન મેરેજ જતો રહ્યો તો આ તો આવી માગણી કરી પેલા, એટલે પછી ડાક્ટર ઘણા લોકોને તમે કલ્યાણ કર્યું, લોકોના મનમાં આ ઉકાળ લઈને પાછું પડતું હતું કે દાદા આટલા બધા જ્ઞાની હોય તો ઉકો કેમ પીવે છે. એટલે લોકો તો હવે મારી ઈચ્છા એવી નથી કે આ ઉકો હોય તો સારું, પણ લોકોને કઈ પુનકાતા પડતા તે ઉકો રહી લગ્યો. પછી કિકાળી કહ્યું, એટલે પછી મેં હવે આપડે તો ક્ષત્રિય કહેવાય, શું કહેવાય, ક્ષત્રિય ભલે પટેલ છે પણ આપડે રામની માફક ક્ષત્રિય કહેવાય, શું એટલે પ્રોમિસ, પ્રોમિસ આપ્યા પછી આપડે ફરીએ નહીં, આપડે કશું હોય નહીં, બીજું ના હોય, વન્સ પ્રોમિસ પછી આપડે બીજું ના હોય, શું કહ્યું. એટલે પછી નિર્ભય પૂછવા મળ્યા, દાદાજી કઈ તમને આ સિગરેટ બીડી નો વિચાર આવે છે, ના પ્રોમિસ કર્યું એટલે પછી આપ્યું એટલે આપ્યું, પછી વિચાર જ નહીં આવ્યો. સ્વામી છે એટલે સ્વામી છે આપેલું કેમ પછી એમ ભાઈ નિમિત્ત છે બાકી હા ફરી ખબર નહી આ રીતે નિમિત્ત ઈચ્છા તો નથી ઈચ્છા ત્યારે આયુષ આયુષ વધારે નહીં દેલું ને આયુષ જ વધારા નહીં દીધેલું પછી એનું આયુષ તૂટી ગયું તું ખરાશ થવા આ તો નિમિત્ત બન્યો ડાક્ટર તે ડાક્ટર નું પાછું અક્રમ વિજ્ઞાન માં માસિક માં છપાયું ડાક્ટર કે છે તમે મારું કામ કાઢ્યું મારું છાપ્યા બધું એ કરી દીધું કે ધંધો વધી ગયો ત્યારે પછી તેનો ધંધો વધી ગયો દવાખાનું જોરદાર ચાલુ થઈ ગયું એને સ્વતંત્ર પછી ધંધો કર્યો ડાક્ટર એટલે કે મારો ધંધો ઉઠતો બધે કવિએ પદ લખ્યું છે બે પાના નું તે ઉક્કા પર ઉક્કા ના ઉપર કવિરાજે પદ લખ્યું છે તે કયા કયા મુક્તિ પદ માં એ આપડે એકલા ગાઈશું દાદા એ હુક્કા એને એકલા મને કહ્યું અત્યારે દીધું કે પ્રયાસ ને પૂછાય દીધું મને બધું પોઈન્ટ ટુ પોઈન્ટ જેટલું છે એટલું સંપૂર્ણ નહીં પણ એનો પોઈન્ટ ટુ પોઈન્ટ એટલે અમુક હજુ સુધી પહોંચે એવું સમજી ગયું શું કહ્યું એટલો ટાઈમ છે મારી જોડે રહેવાનો આપડી બધી વાતો થઈ રહી ને એ બધે રાખો ગુંડિયા કરીએ જેને ઇફેક્ટ આવે છે ને બધું ઇફેક્ટ